વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 28મો સર્ગ. ખરની સાથે શ્રીરામનું ઘોર યુદ્ધ. ત્રિશિરા સહિત દૂષણને રણભૂમિમાં હણાઈ ગયેલો જોઈને શ્રીરામના પરાક્રમ પર દ્રષ્ટિપાત કરીને ખર પણ ભયભીત થઈ ગયો. એકમાત્ર શ્રીરામે મહાબળવાન અને અજય રાક્ષસ સેનાનો વધ કરી નાખ્યો. દૂષણ અરે ત્રિશિરાને પણ મારી નાખ્યા તથા મારી સેનાના મોટા ભાગના 14,000 વીરોને કાળને હવાલે કરી દીધા. આ બધું જોઈને વિચારીને રાક્ષસ ખર ઉદાસ થઈ ગયો. એણે શ્રીરામ પર એ રીતે આક્રમણ કર્યું જેમ નમુચીએ ઇન્દ્ર પર કર્યું હતું. ખરે એક પ્રબળ ધનુષ્યને ખેંચીને શ્રીરામ તરફ અનેક નારાજ છોડ્યા. જે રક્ત પીનારા હતા એ બધા નારાજ ક્રોધે ભરાયેલા વિષધર સર્પ જેવા પ્રતીત થતા હતા. ધનુર્વિદ્યાના અભ્યાસથી પ્રત્યંચાને હલાવતો અને વિવિધ પ્રકારના અસ્ત્રોનું પ્રદર્શન કરતો રહીને રથમાં આરૂઢ થયેલો ખર રણભૂમિમાં યુદ્ધના અનેક પેતરા દેખાડતો વિચારવા માંડ્યો. એ મહારથી વીરે પોતાના બાણોથી બધી દિશાઓ અને વિદિશાઓને ઢાંકી દીધી. એને આમ કરતો જોઈને શ્રીરામે પણ પોતાનું વિશાળ ધનુષ્ય લીધું અને સઘળી દિશાઓને બાણોથી આચ્છાદિત કરી દીધી. જેમ મેઘઝર વર્ષાથી આકાશને ઢાંકી દે છે એ જ રીતે શ્રી રઘુનાથજીએ પણ અગ્નિના તણખા જેવા દુઃસહ હાયકોની સૃષ્ટિ કરીને આકાશને સંપૂર્ણપણે ભરી દીધું. ત્યાં થોડી પણ જગ્યા બાકી ન રાખી. ખર અને શ્રીરામ દ્વારા છોડેલા તીક્ષ્ણ બાણોથી વ્યાપ્ત થઈને ચારે બાજુ ફેલાયેલું આકાશ ચારે બાજુથી બાણો દ્વારા ભરાઈ જવાને કારણે અવકાશ રહિત થઈ ગયો. એકબીજાનો વધ કરવા માટે રોષપૂર્વક ઝઝૂમતા એ બંને વીરોના બાણઝાળથી ઢંકાઈને સૂર્યદેવ પ્રકાશિત ન થતા ન હતા. ત્યાર પછી ખરે રણભૂમિમાં શ્રીરામ પર નાલિક નારાજ અને તીક્ષ્ણ અગ્રભાગના વિકિરણી નામના બાણો દ્વારા પ્રહાર કર્યો. જાણે કોઈ મહાન ગજરાજને અંકુશોથી મારવામાં આવ્યો હોય. એ સમયે હાથમાં ધનુષ લઈને રથમાં સ્થિરતાપૂર્વક બેઠેલા રાક્ષસ ખરને બધા પ્રાણીઓએ પાસધારી યમરાજ જેવો જોયો. એ સમયે સમસ્ત સેનાઓનો વધ કરનારા તથા પુરુષાર્થ પર અડીખમ રહેલા મહાબળી શ્રીરામને ખરે થાકેલા સમજ્યા. જોકે સિંહની જેમ ચાલતો હતો અને સિંહના જેવું પરાક્રમ પ્રગટ કરતો હતો, છતાં એ ખરને જોઈને શ્રીરામ એ જ રીતે ઉદ્વિગ્ન થતા ન હતા જેમ નાના હરણને જોઈને સિંહ ભયભીત થતો નથી. ત્યારબાદ જેમ પતંગિયું અગ્નિ પાસે જાય છે એ જ રીતે ખરે પોતાના સૂર્ય જેવા તેજસ્વી વિશાળ રથ દ્વારા શ્રી રામચંદ્રજીની પાસે ગયો. ત્યાં જઈને એ રાક્ષસ ખરે પોતાના હાથની સ્ફૂર્તિ દેખાડતા મહાત્મા શ્રીરામના બાણ સહિતના ધનુષ્યને મુઠ્ઠીથી પકડવાના સ્થાનેથી કાપી નાખ્યું. પછી ઇન્દ્રના વજ્ર જેવા જળહળતા બીજા 7 બાણ લઈને રણભૂમિમાં ક્રોધિત થયેલા ખરે એ બાણોથી શ્રીરામના મર્મસ્થાનમાં ઘા કર્યો. ત્યાર પછી અપાર બળશાળી શ્રીરામને હજારો બાણોથી ઘાયલ કરીને નિશાચર ખર યુદ્ધભૂમિમાં જોર જોરથી ગર્જના કરવા લાગ્યો. ખરના છોડેલા ઉત્તમ ગાંઠના બાણોથી શ્રીરામનું સૂર્ય જેવું જળહળતું કવચ કપાઈને ભૂમિ પર પડી ગઈ. એમના બધા અંગોમાં ખરના બાણો ઘૂસી ગયા હતા. ત્યારે કોપાયમાન થઈને રણભૂમિમાં ઉભેલા શ્રી રઘુનાથજી ધુમાડા વિનાના પ્રજળતા અગ્નિની જેમ શોભી રહ્યા હતા. જ્યારે શત્રુનો નાશ કરનાર ભગવાન શ્રીરામે પોતાના વિપક્ષીનો વિનાશ કરવા માટે એક બીજા વિશાળ ધનુષ્ય પર જેનો ધ્વનિ અતિ ગંભીર હતો પ્રત્યંચા ચડાવી મહર્ષિ અગત્ય જે મહાન અને ઉત્તમ વૈષ્ણવ ધનુષ્ય આપ્યું હતું એ લઈને એમણે ખર પર આક્રમણ કર્યું. એ સમયે અત્યંત ક્રોધિત થઈને શ્રીરામે સોનાની પાંખોવાળા અને નમેલી ગાંઠોના બાણો દ્વારા સમરાંગણમાં ખરના રથની ધજા કાપી નાખી. એ સોનાની સુંદર ધજા અને ટુકડાઓમાં કપાઈને ધરતી પર પડી ગઈ. જાણે દેવતાઓની આજ્ઞાથી સૂર્યદેવ ધરતી પર ઉતરી આવ્યા. ક્રોધિત થયેલા ખરને મર્મસ્થાનોનું જ્ઞાન હતું. એણે શ્રીરામના અંગોમાં, ખાસ કરીને એમની છાતીમાં 4 બાણ માર્યા. જ્યારે કોઈ મહાવત ગજરાજ પર તોમરોથી પ્રહાર કર્યો, ખરના ધનુષમાંથી છૂટેલા બહુસંખ્યક બાણોથી ઘાયલ થઈને શ્રીરામનું આખું શરીર લોહી લુહાણ થઈ ગયું. એનાથી એમને ભારે રોષ ચડ્યો. ધનુર્ધરોમાં શ્રેષ્ઠ મા ધનુર્ધર શ્રીરામ યુદ્ધસ્થળમાં પૂર્વોક્ત શ્રેષ્ઠ ધનુષ્યને હાથમાં લઈને લક્ષ્ય નિશ્ચિત કરીને ખરને 6 બાણ માર્યા. એમણે 1 બાણથી એના મસ્તકમાં, 2 બાણથી એમની ભુજાઓમાં અને 3 અર્ધચંદ્રાકાર બાણોથી એની છાતીમાં ઊંડા ઘા કર્યા. ત્યાર પછી મહાતેજસ્વી શ્રીરામચંદ્રજીએ કોપાયમાન થઈને એ રાક્ષસને શરાણ પર ધાર કાઢેલા અને સૂર્ય જેવા ઝળહળતા 13 બાણ માર્યા. 1 બાણથી એના રથની ઘૂસરી કાપી નાખી, ધૂસરી કાપી નાખી. 4 બાણોથી 4 કાબરચિત્રા ઘોડા મારી નાખ્યા અને 6ઠા બાણથી યુદ્ધભૂમિમાં ખરના સારથીનું મસ્તક છેદી નાખ્યું. ત્યાર પછી 3 બાણોથી રથના ત્રિવેણુ ઊંટડાને ધૂસરીના આધારદંડને, 2થી રથના આરાને ખંડિત કરીને મહાશક્તિશાળી અને બળવાન શ્રીરામે 12મા બાણથી ખરના બાણ સહિત ધનુષ્યના 2 ટુકડા કરી નાખ્યા. ત્યાર પછી ઇન્દ્ર જેવા તેજસ્વી રઘુનંદને હસતા હસતા વજ્ર જેવા 13મા બાણથી સમરાંગણમાં ખરને ઘાયલ કરી નાખ્યો. ધનુષ તૂટી ગયું, રથ ભાંગી ગયો, ઘોડા મરાઈ ગયા, સારથી નષ્ટ થઈ ગયો. તેથી ખર એ સમયે હાથમાં ગદા લઈને રથમાંથી કૂદીને ધરતી પર ઊભો થઈ ગયો. એ સમયે વિમાન પર બેઠેલા દેવતાઓ અને મહર્ષિઓ હર્ષથી આનંદિત થઈને પરસ્પર મળીને હાથ જોડીને મહારથી શ્રીરામના કર્મની ઘણી ઘણી પ્રશંસા કરવા લાગ્યા. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 28મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.